પછી જે વખતે તાલુત લશ્કર લઈને ચાલ્યો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેરના પાણીથી એક નદીના પાણીથી તમારી પરીક્ષા કરનાર છે. પછી જે તે પાણીમાંથી પી લેશે તે મારો નથી, અને જે તેને ચાખશે નહીં તે ખરેખર મારો છે, સિવાય કે જે પોતાના હાથે એક ઘૂંટડા જેટલું પી લેશે. આ છતાં તેઓમાંથી ગણતરીના થોડાક લોકો સિવાય બધાઓએ મનાઈ કરેલું પાણી પી લીધું. પછી જ્યારે તે તથા તેના ઈમાનદાર સાથીઓ તે નહેરને ઓળંગી ગયા, પાર કરી ગયા, ત્યારે તે મોમિનો સિવાયનાઓએ તેને કહ્યું કે આજે તો અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની તાકાત નથી. ને જેઓને અલ્લાહની મુલાકાતની ખાતરી હતી તેઓએ કહ્યું કે ઘણાય નાના ટોળા મોટા ટોળા પર અલ્લાહના હુકમથી જીત મેળવી ગયા છે, ને અલ્લાહ સબર કરનારાઓની સાથે છે, ધીરજ રાખનારાઓની સાથે છે. મતલબ કે જ્યારે તે મોમિન સાથીઓએ જાલૂત અને તેના લશ્કરનો સામનો કર્યો, મુકાબલો કર્યો, ત્યારે તેમણે દુઆ કરી કે એ અમારા રબ, અમારા પર સબ્રનો વરસાદ વરસાવ, ને અમારા કદમ અડગ બનાવ, ડગે નહીં એવા મજબૂત બનાવ, અને તે નાફરમાન કોમની વિરુદ્ધ અમારી મદદ કર. ولو પછી તે લોકોએ અલ્લાહના હુકમથી તે દુશ્મનોને ભગાડી મૂક્યા ને દાઉદે જાલૂતને મારી નાખ્યો અને દાઉદને અલ્લાહે સલ્તનત, બાદશાહત તથા હિકમત, ખૂબ જ અકલમંદી અતા કરી ને જે કાંઈ ઇલ્મ હુન્નર બરાબર ધાર્યું તે તેને શીખવ્યું. ને જો અલ્લાહ કેટલાક માણસોના ફિતનાને કેટલાકો થકી દફે કરતો ન રહે, ખતમ કરતો ન રહે, તો સાચે જ બધી જમીન ઉપર ફિતનો ફેલાઈ જાય. પણ અલ્લાહ બધી દુનિયાવાળાઓ ઉપર મહેરબાન છે. એ રસૂલ, આ અલ્લાહની આયતોને નિશાનીઓ છે જે અમે તને સચ્ચાઈપૂર્વક પડીને સંભળાવીએ છીએ ને બેશક તું રસૂલોમાંથી છે.